આત્મજ્ઞાન હોય તેનાથી કનેક્ટેશન ના થાય. આત્મજ્ઞાન હોય તો કનેક્ટેશન થાય. આત્મજ્ઞાન શાસ્ત્ર દર્શન શાસ્ત્ર જ્ઞાન અને આત્મજ્ઞાનમાં બહુ ભેદ છે. શાસ્ત્ર જ્ઞાન બધા શાસ્ત્રનું જ્ઞાન થાય, પણ આત્મા કહીએ એમ આત્મા આવે એવું લાગતું નથી. આત્મા પ્રગટ થાય તો કામ થાય. એટલે તમને કદું થતું નથી, પણ છતાં જ્ઞાની પણ થવાની તો એની કૃપાથી બધું જ થઈ જાય. શું થાય તમને કોઈ વખત થયેલું ખરું? એટલે બધાને થયેલું નથી તો મિથ્યા દર્શન તો છે. બીજી કઈ લાંબી ઈચ્છા ના હોય ને, કનેક દર્શન થાય એટલે બધું થઈ ગયું, બધું આમ બધી જાય. મજબૂત થઈ ગયું નહીં એમણે ત્યારે દર્શન ક્યારે થાય? ત્રીજું પ્રયત્ન કર્યા પછી સમજ્યા તમે? એવું દર્શન હશે અત્યારે તમે દ્રશ્ય ને તમે જુઓ છો. શું જુઓ છો? દ્રશ્ય ને જુઓ છો અને જ્ઞેય વસ્તુ ને તમે જાણો છો, પણ તમે દ્રષ્ટા ને જોયો દ્રષ્ટિ પડે તમારી, અત્યારે દ્રશ્યમાં દ્રષ્ટિ પડે તમારી, તેને બધે દ્રષ્ટામાં પડે થઈ જાય તમને જ્ઞાન, અને જ્ઞાતામાં પડે તો તમને જ્ઞાન થઈ જાય. પરમાણુ પાપ આપે પરમાણુ પછી થાય એનો ઘરાર થાય, પછી પાણી થાય, પછી પછી ઘરાર ને પાણી હોય તો ઉપડે છે. આવું બોલે ને ઉડી જાય, બરફ થઈ ગયા બગો, બરફ તો વાર લાગે. દાદા દાદા બોલે નીકળી જાય, કેટલું છે ભાઈ પણ નીકળી જાય. દાદા પણ મળશે ઠંડે ઠંડક હોય તો પછી અંદર કાઢે કાર્ય ને પછી આખા દેશમાં જ આવું જોઈએ. 1977 દાદા ગરબા ને મહાત્મા બાબુ ભાઈ ને ત્યાં વડોદરા સદ્ધાંત Oh, Thank you.

ઉપર